શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 24. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, ધર્મ છે જાણવી. બુદ્ધિમાન રાજાએ ધનુર્વેદ અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરી પૂર્વોક્ત સર્વે બાબત જાણીને શત્રુ ઉપર વિજય મેળવવો અને ધર્મની વૃદ્ધિ કરવી. રાજાએ પોતાના બુદ્ધિબળથી શત્રુને સમજાવી, દાન આપી અને ભેદ દેખાડી અતિશય લાંબા સમયે પણ પોતાને વશ કરવો, પરંતુ ચોથો યુદ્ધનો ઉપાય તત્કાળ ઉપયોગમાં ન લેવો, કારણ કે યુદ્ધ તો કોઈ અન્ય ગતિ ન હોય ત્યારે જ કરવું. જો શત્રુઓ શામ આદિક ત્રણ ઉપાયોથી વશ ન થાય તો રાજાએ ધર્મથી નિર્ભય થઈને યુદ્ધ કરવું. જો શત્રુઓ યુદ્ધમાં મરાય તો ધાર્મિક રાજાએ તે શત્રુઓના રાજ્યને પોતાના વશમાં કરી લીધેલા તેઓના પુત્રોને જ પરત સ્વયં જાતે સોંપી દેવું. અને જો શત્રુઓને રાજા ભય થકી પ્રજાનું રક્ષણ કરતો નથી તે રાજાએ એક દિવસમાં કરેલા પાપનું ફળ યમપુરીમાં 1000 વર્ષ પર્યંત ભોગવે છે. અને જો રાજા ધર્મથી પ્રજાનું પાલન કરે છે તો પ્રજાએ એક દિવસમાં કરેલા ધર્મનું પુણ્યફળ સ્વર્ગમાં 10000 વર્ષ પર્યંત રાજા ભોગવે છે, કારણ કે આ લોકમાં રાજા જો પ્રજાનું રક્ષણ કરે છે તો પ્રજાએ પાલન કરેલા ધર્મના પુણ્યનો ચોથો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. ચોર લોકો દ્વારા ચોરાયેલું અને તેથી જ ફરી કોઈ ઉપાયે પાછું પ્રાપ્ત નહીં થનારું પોતાના સેવકજનોનું ધન રાજાએ પોતાના ખજાનામાંથી તેઓને આપવું. રાજાનું હિત ઇચ્છતો મનુષ્ય નાશ પામી રહેલા ખજાના વિશે રાજાને સાવચેત કરે તો તેમનું વચન રાજાએ એકાંતમાં સાંભળવું ને તે સેવકની પોતાના મંત્રીઓ થકી પણ વિશેષપણે રક્ષા કરવી. રાજાએ બુદ્ધિશાળી પ્રતિભાશાળી ઇન્દ્રિયોનું દમન કરનાર ક્રિયા કરવામાં વિચક્ષણ શૂરવીર બહુશ્રુત કુલીન અને સત્યસંપન્ન પુરુષોને સર્વ કાર્યમાં માન આપવું અને તેને પૂછીને સર્વે કાર્યો કરવા, ગરીબ અનાથ અને વૃદ્ધ તથા વિધવા સ્ત્રીઓના યોગક્ષેમની અને આજીવિકાની હંમેશા રાજાએ રચના કરી આપવી. રાજાએ નિષ્કપટભાવે બ્રાહ્મણોનું આશ્રમમાં જઈ સન્માન કરી પૂજન કરવું ને વસ્ત્રો ભોજન પાત્રો અને અન્ન આદિક પદાર્થો તેમને હંમેશા મોકલવા. રાજાએ પોતાના કાર્યોની વાત અને રાષ્ટ્ર સંબંધી વાત તપોનિષ્ઠ મુનિજનોની આગળ નિવેદન કરવી ને સદાય વિનયયુક્ત વર્તન કરવું. રાજાએ કોઈપણ આપતકાળમાં તપસ્વી પુરુષો ઉપર વિશ્વાસ કરવો, કારણ કે ચોર લોકો પણ તપસ્વીઓમાં વિશ્વાસ કરે છે. રાજાએ એક ગામનો એક અધિપતિ નિમવો તેવા 10 ગામના અધિપતિઓ ઉપર એક અધિપતિ નિમવો તેવા 10 ઉપર બીજો એક અધિપતિ નિમવો તેવા 1000 ગામ ઉપર વળી એક અધિપતિ નિમવો પછી સર્વ ગામો ઉપરનો એક અધિપતિ નિમવો. આ પ્રમાણેના ક્રમથી સર્વ રાષ્ટ્રનું રક્ષણ કરવું. જે પ્રકારે રાષ્ટ્રની પ્રજા દુઃખી ન થાય તે રીતે આળસ છોડીને રાજાએ કાર્ય કરવા, વળી રાજાએ તે જ રીતે વણિકોનો વેપાર અને શિલ્પીઓનું શિલ્પીકામ જોઈને તેમજ તેઓના ખર્ચ અને નિર્વાહને જોઈને કર નાખવો. રાજાએ અન્ય કોઈનું પણ વચન સાંભળી તત્કાળ કોઈ કાર્ય ન કરવું, તેના સત્ય અસત્યપણાનો વિચાર કરી પછી નિર્ણયપૂર્વકનું યથાયોગ્ય રીત પ્રમાણે કાર્ય કરવું. જો વિચાર્યા વિના તત્કાળ કાર્ય કરે તો મહા અનર્થની આપત્તિ આવી પડે છે. આ લોકમાં રાજાને કેવળ મીઠું બોલનારા પાપી મનુષ્યો મળે છે અને તેવાની કંઈ ખોટ નથી, પરંતુ સાંભળવા સમયે અપ્રિય લાગતી છતાં પરિણામમાં અતિ હિતકારી વાણી બોલનારા વક્તા દુર્લભ હોય છે અને તેવા હિતકારી કઠોર વચનો સાંભળવાવાળા શ્રોતાઓ પણ બહુ દુર્લભ હોય છે. જે પુરુષો હંમેશા ધર્મપરાયણ રહી પોતાના માલિક રાજાને પ્રિય લાગશે કે અપ્રિય લાગશે તેનો વિચાર કર્યા વિના અપ્રિય પરંતુ હિતકારી જે વચનો હોય તે જ બોલે છે, આવા પુરુષોને જ રાજાના સાચા સહાયક જાણવા, પરંતુ કેવળ પ્રિય વાણી બોલનારાને નહીં. હે વિપ્રશ્રેષ્ઠ, જે વચનથી પોતાનું અહિત થાય તેવું પ્રિય વચન જે પુરુષ બોલે છે તે પોતાની જ્ઞાતિનો હોય કે સંબંધીનો હોય, છતાં તેમનું વચન સદબુદ્ધિવાળા રાજાએ સાંભળવું નહીં. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ રાજધર્મોમાં 6 વર્ગાદિકનું નિરૂપણ કર્યું. એ નામે 24મો અધ્યાય પૂર્ણ થયો.